વધારે સમજાવો, જે ચારિત્ર નો મોહ હોય, એ જ્ઞાન નો મોહ હોય, લક્ષણ નો મોહ હોય, તો એ બધા સમજાવો ઓછી છે. ધર્મ વાળા ભય વિભાગ છે અને તે કરવા કરવાની થઈ નથી. તમે હવે ભ્રષ્ટાચાર

અને જ્ઞાન જ્ઞાન યાદ કરી ધ્યાન જાય ત્યારે જઈ શું અંધકાર તો આપણે કહ્યું કે અમે પાછી આપણે ભાઈ રમતું કહેવાય તો બીજું પાંચ જોઈ જોઈએ એ ગુરુ અંદર જઈ જશે ગયો કઈ જશે ગમતી હજી યાદ દેખા ગમતી હોય બીજું પાંચ આપજો હું તો જીવન ગમતો જોઈએ આ તેને કોઈ વખત આપેલું છે મને કહેશું તો જુદી વાત કરવી અમને હજી વાત કરતા આવે તો ગમે તો જોઈ લો મેં તો ચાલુ આપે નથી આપણે આગળ બધા મારી નથી આ માર માર દીધી પેલા ઉમર કર્યો ઉમર કીધું આવું કરું કોઈ તમે દીધું આપે કારણ તમારી વિચાર કરી ગયા ભગવાન અમારા હાથ ધારે એટલું ભગવાન ભક્ત પ્રકાશ આપે છે જીવ માટે પ્રકાશ આપે છે અભિયાન આપે છે જ્ઞાન આપે છે બધું જ્ઞાન એક પ્રકાશ કરે છે તમે આગળ આ જીવ વિચાર કરો એટલે ભગવાન આ બધું તમારી જગનદારી છે કારણ કે આ બધું આપણું પ્રદર્શન છે ચાલુ નથી બધું પ્રશ્ન પોતાની પ્રદર્શન છે જેમ ગાયમાં અરે રાવ રાવ હતું રાવ રાવ આવી ભાઈ ત્યાં બદલાવ્યું જાનવર આવી હોય તો મરા જતા લઈ આવ્યા અમને થોડું હતું સ્વીકારું તો નહીં મુસ્લિમ ધર્મ મુસ્લિમ ધર્મ જે આદમ કહે છે ને આદમ આદમ કહે છે ને આદિ મુસ્લિમ અને ખ્રિશ્ચન બંને રહેવાનું પછી જુદા કર્યા હતા લોકો બધા મતા થયા એટલે અમારી રજાની ચર્ચા થી લાભ ઉઠાવવા માટે મારી રીતે જૈન ભગવાન કૃષ્ણ ભગવાન કહેવાય અને લગ્ન રાખી દે કહેવાય રાખી દે એટલે મન નું નારાયણ કહે તે રાખી દે કહેવાય અને રાવણ પ્રતિનારાયણ કહેવાય એ રાવણ નું આવતા ધર્મ છે તે બે અવતાર પછી એ ત્રિભુંગર થયા છે કૃષ્ણ ત્રિભુંગર થયા છે બેસી ત્રિભુંગર થયા છે અને ભગવાન બધે હવે ત્રિભુંગર થયા છે એટલે આ ભગવાન જે બધા મતા જેને પૂજાવી હતી અને બીજા ભાગ થયો હતો તેના ભાગ ધીરો કાઢ્યો ભગત ધીરો ના હોય ભગવત રૂપે આપણે આખા સુધી કરી દે આપી તો કરી ભય ધીરો હોય ને આપણે ભરવા ગયા કર્યા કેટલા બધું કેટલા ન કરી આ બધું વિગતા કેટલા સુધી મદદ ત્યારથી ગુજરાતમાં ત્યાં દેખાય છે આ બે અચલમાં છે અને બે અચલમાં છે અને વૈ ગતિ કાતા આપણી પૃથ્વી પર તો નથી ને પણ પાતા આખી બ્રહ્માંડ માણસ થતો આમ બે કાંક પહેલા કરીને જો આટલા બધું પાંચે બધું બદલ જ છે અને પાંચે બે લખે થયું હતું અને આ નીચેના પાટા એના લોકો એવડે લખે લોકો મહેનત કરે લોકો અને આમાંથી જે એનું એનું જે સુગંધી છે એનો જે રસ છે એ જોવા જાય પૂજા આ લોકો ને મનુષ્યને અને મનુષ્યના પૂજા હોય તો ચાલે એવું દાદાજી વખતે કેટલાક માણસ સમાન આવ્યા થાય ત્યાં દાદાજી વાત કરી રહ્યા છે બધું તરત વાત કરી લઈ મને ભરી બરાબર મુસલમાન થાય ત્યાં એ વાત ઉપર થવા આવી